અવગાહન કરીએ છીએ. એ જ રીતે વૈષ્ણવો છે તો 84 વૈષ્ણવના ધોળ છે, વાર્તા પણ છે. તો આ આચાર્યનો પરિકર છે અને પરિકરની સમજ છે એ બહુ ઉપકારક છે. એનાથી આપણને ઘણા બધા સંસ્કાર મળે છે. એટલે ગુરુની સાથે કઈ ભાષામાં વાતચીત કરવી જોઈએ, સાંપ્રદાયિક શબ્દાવલીઓ શું છે, શિષ્યનો ગુરુ સાથેનો વ્યવહાર, ગુરુનો શિષ્ય સાથેનો વ્યવહાર, માર્ગનું અનુસરણ કરવામાં આપણને આવનારી અડચણો, એનું સમાધાન કેવી રીતે લેવું, એમણે પોતાના સ્તરે તે વખતે કઈ રીતે સમસ્યાઓને ફેસ કરી, કેવી રીતે એનું સમાધાન લીધું, આ બધી જ વસ્તુઓ આપણને એ જેમણે પુષ્ટિમાર્ગને જીવ્યો છે એમના ચરિત્રના અવગાહનથી પ્રાપ્ત થાય છે. તો એક મિનિમમ લેવલ ઉપર આપણને જે પુષ્ટિમાર્ગી તરીકે કરવું જોઈએ, પહેલા ધોરણના વિદ્યાર્થી તરીકે કે કેજીના વિદ્યાર્થી તરીકે, આ કર છે. આ જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સની ડિટેલ આપણને, એનું વિગતથી આપણને પરિચિત થવું, એટલે ષોડસ ગ્રંથનો પાઠ છે, સર્વોત્તમ નામરત્નાખ્ય વલ્લભાખ્ય સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, ગુસાઈજીના ગ્રંથો છે, સાધન દીપિકા, સાધન પ્રકરણ, મહાપ્રભુજીના ગ્રંથોનું વ્યાખ્યા સાથે અવલોકન, વાર્તા સાહિત્યનું વાંચન, એની સાથે સાથે આપણા પ્રભુના સ્વરૂપના જ્ઞાન માટે સર્વોત્તમ આપણું પુરુષોત્તમ સહસ્રનામ, ત્રિવિધ લીલા નામાવલી, શ્રીમદ ભાગવત, ભાગવતાર્થ પ્રકરણ, આ બધા ગ્રંથો છે જેનાથી આપણે આ બધા એક એક જે પક્ષો છે આપણા માર્ગના, સ્તંભ છે, એનાથી પરિચિત થઈ શકીએ છીએ. આ આપણું કર્તવ્ય બને છે પુષ્ટિમાર્ગી તરીકે. જે દીક્ષા આપણે પ્રાપ્ત કરી છે એ દીક્ષા મંત્રનો જપ એ અનિવાર્ય કર્તવ્ય છે. આ બધું પવિત્ર અવસ્થામાં આપણને કરવું જોઈએ. જ્યારે આ કરતાં કરતાં આપણા મનમાં એવી પ્રબળ ઈચ્છા જાગૃત થાય કે હવે તો પ્રભુ સેવા કર્યા વગર રહેવાતું નથી, તે વખતે સેવાની દીક્ષા આપણે લેવી જોઈએ. એટલે બ્રહ્મ સંબંધ કે આત્મનિવેદન શબ્દથી ભ્રમિત નહીં થાઓ. એ આ દીક્ષા માટેના કદાચ બહુ સારા નામ નથી. સેવાની દીક્ષા એનું સાચું નામ છે. કેમ કે શ્રી મહાપ્રભુજી જે વ્યક્તિ સેવા નથી કરતો એને બ્રહ્મ સંબંધ આપતા નથી, આપી ન શકાય એવો આદેશ આપેલો છે. એટલે બ્રહ્મ સંબંધ હોય ચાહે તો આત્મનિવેદન હોય, એ સેવાની દીક્ષા છે. એ રીતે એના સ્વરૂપને આપણને સમજવું જોઈએ. તો જે દિવસે આપણે આપણા ઘરમાં પ્રભુને પધરાવીને આ સમર્પિત ત્યાગપૂર્વક સર્વસ્વ સમર્પિત થઈ શકીએ, તે દિવસે એ દીક્ષા આપણે લઈ શકીએ, તે ક્ષણે એ દીક્ષા આપણે લેવી જોઈએ. એમાં વચ્ચે એક ક્ષણનો પણ વ્યવધાન હોવું ન જોઈએ. એટલે ગુરુના ઘરે કે ગમે ત્યાં એ દીક્ષા લીધા પછી આપણો પહેલો ગ્રાસ આપણા ઘરમાં બિરાજતા પ્રભુના ભોગ ધરેલા પદાર્થથી આપણા દેહનું પોષણ થાય એ રહેવું જોઈએ. અને એ જ આની પાત્રતા છે આ દીક્ષા લેવા માટેની. હવે જ્યારે એ દીક્ષા મળે છે તે પછી એ દીક્ષાર્થીના કર્તવ્ય શું છે એ શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની આ બધા ગ્રંથોમાં આપણને સમજાવે છે. કેટલીક વસ્તુઓ શરણમાર્ગી હોય ચાહે તો સેવામાર્ગી હોય, એ બંનેના માટે સમાન છે. જેમ સંઘ, સત્સંગ કે દુસંગનું જે સ્વરૂપ છે, મહાપ્રભુજીએ એના સંબંધમાં આપણને જલભેદ પંચપદ્યાની ગ્રંથમાં નિર્ણયો આપ્યા છે કે કોના સંઘને સત્સંગ જાણવો અને કોના સંઘને દુસંગ જાણવો. અને જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ સૌથી પ્રથમ સત્સંગ કોને કહેવાય એ વાત નથી સમજાવી, દુસંગ કોને કહેવાય એ વાત સમજાવી છે. કેમકે જેનાથી બચવાનું છે એ પહેલાં સમજવું જોઈએ. અને ત્યાં મહાપ્રભુજી આપણને એ વાત બહુ સ્પષ્ટ સમજાવે છે કે ભગવત નામ, ભગવત કીર્તન, ભાગવત આદિ શાસ્ત્રો એ બધા સાક્ષાત પ્રભુના નામાત્મક સ્વરૂપ છે. અને જે વ્યક્તિ એ પ્રભુના નામાત્મક સ્વરૂપને પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે પોતાની વાહવાહી મેળવવા માટે કે પોતાને ધંધા કે આજીવિકાના રૂપમાં એને ઉપયોગ કરતો હોય, એવા વ્યક્તિના મોઢાથી ભગવત નામ, ભગવત કીર્તન કે ભગવત કથા કે ભગવત ચરિત્રનું શ્રવણ કરવું પાપ છે. આ વાતને સ્પષ્ટ સમજો. જે કથાકાર દક્ષિણા લઈને ભાગવત કથા કરતો હોય, જે કીર્તન ન્યોછાવર દક્ષિણા વગેરે લઈને એને કીર્તન કરતો હોય, જે ભગવત ચર્ચા કરવા આવનાર ભગવદીય છે એ માનપાન કે પૈસાની અપેક્ષા રાખતો હોય, એ વ્યક્તિના મોઢામાંથી નીકળેલું ભગવત નામ પણ ગટરના પાણી સમાન છે એમ સમજવું જોઈએ. અને એવા ભગવત નામને સાંભળીને જે લોકો પ્રસન્ન થતા હોય મહાપ્રભુજીની દૃષ્ટિમાં એ ડુક્કર છે. જલાર્થભેવ ગર્તાસ્તુ નીચા ગાનોપજીવીને જલભેદ ગ્રંથ આપણને આ વાત સમજાવે છે. અને જે પરંપરાથી પુરાણ વૃત્તિ કે ભગવત કથા કીર્તન છે એને આજીવિકામાં કરતા આવ્યા છે અને પછીથી વૈષ્ણવ થયા છે એના પ્રસંગો તમે વાર્તા સાહિત્યમાં જોઈ શકો છો. કવિરાજ ભાટ છે, પદ્મનાભદાસજી છે, મહાપ્રભુજીએ સ્પષ્ટ એમને કહ્યું છે કે ખાવાનું ન મળે તો મરી જવું સારું, પરંતુ ભાગવત કે ભગવત શાસ્ત્ર છે કે ભગવત કથાના નામે દક્ષિણા લેવી મહાપાપ છે. અને એ લોકોએ એ પોતાની નિષ્ઠા મહાપ્રભુજીમાં પ્રકટ કરી છે. કાલે જ એક ઠાકોરભાઈ કરીને છે અહીંયા, હે, ડાકોરમાં એમનો ફોન આવ્યો તો મારે ઘણા વખતથી એમને મારો ફોન આવ્યા કરે, એકવાર રણછોડરાયજીને કથા સંભળાવો. હવે મારો અપરાધ એ કે કરશનજી કાનજી શાસ્ત્રીજીએ જે ભાગવતનો અનુવાદ પ્રકાશિત કર્યો, જેનું પ્રકાશન રમણીકભાઈએ અને કીકા શાસ્ત્રીએ કર્યું હતું, એનું મેં પુનર્મુદ્રણ હાલ માંડવીમાં વલ્લભાચાર્ય ટ્રસ્ટ દ્વારા કરાવડાવ્યું. એટલે એમને એમ સમજ્યા કે આ શરદ બાવાનું ભાગવત છે. મોટા મોટા અક્ષરમાં લખ્યું છે કે કરશનજી કાનજી ગોંડલવાળાનું અનુવાદ છે, એનું આ પુનર્મુદ્રણ છે અને એનું છઠ્ઠું સાતમું સંસ્કરણ છે. પણ ઓ ભાઈ છે, એમને કોણ જાણે કેમ સમજ જ નથી આવતું. એમને કે શરદ બાવાનું ભાગવત છે એટલે શરદ બાવા કંઈ કથા કરતા હશે ભાગવતની, એટલે મને ફોન કરે એમણે એમાંથી નંબર ગોતીને. આ 2-3 વર્ષ પહેલાંની વાત છે કે કાલે લેટેસ્ટ અહીંયા રાતના પણ ફોન આવ્યો એમનો કે આપની કથા રાખવી છે રણછોડરાયજીને સંભળાવવા માટે. ભાઈ સાહેબ, મારામાં એ સામર્થ્ય નથી કે હું રણછોડરાયજીને, ને રણછોડરાયજી બિચારાએ શું અપરાધ કર્યો કે મારા મોડે એમને કથા સાંભળવી પડે. ઠાકોરજીની કથા ઠાકોરજીને સંભળાવવાની હોય કે આપણે સાંભળવાની હોય, પણ એ હંમેશા એમ જ કહે કે ભાઈ ઠાકોરજીને કથા સંભળાવી છે, એમ કીધું માફ કરો યાર. પછી આમ અમુક લોકોના એમ નામ પણ આપતા કે આમણે તો વલ્લભકુલનું નાક ડૂબાડવા બેઠા છે, 125,000 રૂપિયા લે છે એક કથાના, એના કરતા ફલાણા શાસ્ત્રીજી બહુ સંતોષી 25,000 લે છે. અને એક શાસ્ત્રીજી તો અમે લઈ ગયા હતા ચંપારણની યાત્રામાં, એમણે તો દક્ષિણાનું નામ જ ન લીધું, અમે જે કવર બંધ કરીને આપી દીધું 1,100 રૂપિયા લઈ લીધા એમણે. આ બધી ગટર અને ડુક્કરની કથાઓ છે, હો, આમાં ક્યાંય ભાગવત ભગવાન કે વૈષ્ણવ નથી આવી રહ્યા. આ બધી ગટર અને ડુક્કરોની કથા છે. બિચારા વૈષ્ણવ અજ્ઞાનથી પીડિત છે અને વલ્લભ વંશ જ સામે ચાલીને જ્યારે મહાપ્રભુજીના આ સિદ્ધાંતોનું અતિક્રમણ કરી રહ્યા હોય ત્યારે આપણે કોનો વાંક શોધવા જવાનો. એટલે એકંદરે આપણે બધા એ ગુનાના ગુનેગાર છીએ કે જે મહાપ્રભુજીની આ અવમાનનાને આપણે એ સ્થિતિ લાવીને ઊભા કરી છે. આટલું સ્પષ્ટ હોવા છતાં પણ મહાપ્રભુજીએ કોઈ વાતની કસર નથી છોડી. અને એક વાત સમજો તમે કે જે મહાપ્રભુજી આપણને એમ કહી રહ્યા હોય કે ભાગવત દક્ષિણા લઈને વાંચે એના મોઢેથી કથા કરવી સાંભળવી એ ગટરનું પાણી પીવા સમાન છે, અપવિત્ર કાર્ય. અને જે કથાકારને મહાપ્રભુજી એમ કહી રહ્યા હોય કે ભાગવતના નામે દક્ષિણા લેવી એના કરતાં મૃત્યુ વધારે સારું, ભૂખ્યા મરી જવું. ભાગવત તો ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, પણ આજે તો આપણે સાક્ષાત પ્રભુને ધંધાનું સાધન બનાવીને બેઠા છીએ અને એ પ્રભુના સેવાના દર્શનના મનોરથને ભોગના નામે લાવ લાવ લાવ લાવ ચારે બાજુ કરી રહ્યા છીએ. તો વિચાર કરો કે મહાપ્રભુજીને જ્યારે એ વાતનો બોધ થાય કે આજે નામાત્મક સ્વરૂપની તો કોઈ કદર જ નથી, પણ સાક્ષાત સ્વરૂપને આ દશા ઉપર આપણે ઉતારી મૂક્યા છે, તો મહાપ્રભુજી શું વિચારતા હશે? તો આ એક બહુ કરુણ સ્થિતિ છે. એટલે કેટલીક વસ્તુ એવી છે કે માર્ગમાં જ્યારે આપણે થોડું ઘણું મહાપ્રભુજીએ કહેલું કરી રહ્યા હોઈએ, પણ એની સાથે સાથે આટલું મોટું વિપરીત કામ જ્યારે મહાપ્રભુજીના વિરુદ્ધ કરતા હોઈએ તો કર્યું ધર્યું બધા ઉપર પોતનું ફરાય છે, એનો કોઈ મતલબ નથી. એટલે સ્થિતિ શું છે કે આપણે બ્લડ પ્રેશરની દવા લઈ રહ્યા છીએ હાઈ પ્રેશર માટે, ને પછી અથાણું ખાઈ રહ્યા છીએ ને પાપડ ખાઈ રહ્યા છીએ. ડાયાબિટીસની દવા લઈ રહીએ છીએ, પણ શ્યામદા કહે છે કે રસગુલ્લાની અંદર ડૂબોડીને ડાયાબિટીસની દવા ખાઓ છો તમે. એ મહાપ્રભુજીએ કહેલા જે કર્તવ્યો છે એનું આપણે પાલન કરીએ છીએ, પણ એની સાથે સાથે મહાપ્રભુજીને જેનાથી સખત નફરત છે, જેને મહાપાપ સમજે છે, એ પાપ કરતાં કરતાં પછી મહાપ્રભુજીની વાહ વાહ કરીએ, વાહ વાહ અમારા વલ્લભ. અને એક તો એવો ગુરુ ઘંટાલ નીકળ્યો હમણાં ताजा ताजा जवाब छे कि एक शास्त्रीय वो संकल्प करे कि महाप्रभुजी ने दरेक बैठक में कथा करवी એટલે ગુજરાતીમાં કહેવત છે કે નહીં ખબર નહીં, હિન્દીમાં છે કે છાતી ઉપર મૂંગ દળવા. મૂંગ તમે સિલોઢીમાં પીસી શકો છો પણ અમે તમારી છાતી ઉપર પીસું, બોલો શું કરી લેશો, હવે તો નથી ને. એટલે મહાપ્રભુજીના છાતી ઉપર બેસીને કથા કરવી, દક્ષિણા લેવી અને મહાપ્રભુજી કહેલો સાંભળો મારી કથા, હવે તમે ગટરનું પાણી પીઓ. આ દશા ઉપર આપણે બેઠા છીએ અને એ મહાપ્રભુજીની બેઠકજીની અંદર એ કથાનો સ્પોન્સરશિપ ને આજ્ઞા વલ્લભકુલ આપી રહ્યો છે. આ બધા આસ્તીન કા સાપ જેવા છે જેમને દૂધ પાવીને આપણે મોટા કરી રહ્યા છીએ અને જે મહાપ્રભુજીને માર્ગને દસી રહ્યા છે. મહાપ્રભુજીને એ વસ્તુથી સખત નફરત છે કે જેને આપણે આપણી આરાધના કહી રહ્યા છીએ, જેને ભક્તિ કરી રહ્યા છીએ, એને સોદાબાજીથી દૂર રાખો, એને પૈસાના સંબંધથી દૂર રાખો. ભગવત સેવા એ પ્રત્યેક પુષ્ટિ માર્ગીનું અંગત કર્તવ્ય છે. એને પોતાના ઘરમાં કરવાનું છે, પરિવારજનો અને પોતાના પાસે જે સાચી આજીવિકા છે એ સદ આજીવિકાના દ્રવ્યથી જ એ ભગવત સેવા કરવાની છે. તે સિવાય સેવા કરનારના પોતાના અંગત આવકના દ્રવ્ય સિવાયનું દ્રવ્ય સેવાના ઉપયોગમાં આવી શકે નહીં, એ દ્રવ્યનો કદી પ્રભુ અંગીકાર કરે નહીં. એક ધર્મનો સામાન્ય સિદ્ધાંત છે કે કોઈ પણ ધર્મ કાર્ય જે પણ કરો એ તમે તમારા માલિકીના દ્રવ્યથી કરો તો જ એ ધર્મ તમારો તમને ફળે. પારકા દ્રવ્યથી તીર્થયાત્રા કરે એ પણ તીર્થયાત્રાનું ફળ દ્રવ્ય આપનારને મળે છે. તો જે સેવા આપણે આપણા દ્રવ્યથી નથી કરી રહ્યા એ સેવા ફર્સ્ટ ઓફ ઓલ સેવા જ નથી. પુરુષોત્તમજી આ વિષયને બહુ સુંદર રીતે ઉઠાવ્યો છે સિદ્ધાંત મુક્તાવલીમાં કે આપણે સીધી વ્યવસ્થા આપી દઈએ કે જેનાથી તનુજા થાય તનુજા સેવા કરે, વિતજા થાય વિતજા કરે. એટલે પૈસા ખર્ચી શકે એ પૈસાનો વિનિયોગ કરે ને જે પૈસા ન ખર્ચી શકે ને પોતે શરીરને ઘસી શકે તો એ શરીરથી કરે સેવા, એમાં વાંધો શું? કેમકે કર્મ માર્ગમાં એવી વ્યવસ્થા છે, યજમાન ગોર મહારાજને દક્ષિણા આપે, કર્મ દક્ષિણ યજમાન ગોર મહારાજ કરે અને ફળ યજમાનને મળે. આવું કર્મ માર્ગમાં છે તો કેટલું સરળ થઈ જાય, પુષ્ટિ માર્ગ બહુ સરળ થઈ જાય. પુરુષોત્તમજી વખતે આ વાત છે, હો આજથી 350 વર્ષ પહેલા ત્યારે પુરુષોત્તમજી એ વાત ઉઠાવી છે કે ભાઈ એવી સીધી વાત કરવી હોત તો મહાપ્રભુજીએ તનુજાવિતજા ન કીધી હોત, તનુજાવિતજા કીધી હોત, તનુવિતજા કેમ કહ્યું? તત્સિદ્ધે તનુવિત્ત જાય એમ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે પોતાના તન અને વિત્તનો વિનિયોગ પ્રભુમાં પ્રભુ સેવામાં કરવો અને એનાથી પ્રભુમાં આપણું મન ચોંટશે. ગોસાઈજી ત્યાં એ વાત કરી કે મહાપ્રભુજી આ તનુવિત્તજા શબ્દથી એ સૂચિત કરે છે કે જો કોઈ વ્યક્તિ કેવલ તનસનો સેવાના ઉપયોગ કરે અને વિત્ત પારકાનું વાપરે, અથવા કોઈ વ્યક્તિ વિત્ત આપનાર એમ સમજે કે હું તનથી નહીં કરું, હું પોતે નહીં કરું પણ પૈસા આપી દઈશ, તો શું મારું મન પ્રભુમાં લાગી જશે, મારી ભક્તિ વૃદ્ધિ થશે? આવું કોઈના મનમાં કુવિચાર ન આવે તનુજા અને વિતજા છૂટી છૂટી કરવાનો. એટલા માટે મહાપ્રભુજી કહ્યું કે તનુવિતજા સેવા કરો. આ વાતને ઓર વધારે પુરુષોત્તમજી ખોલી છે. પણ કર્મ માર્ગમાં તો આવું છે તો આપણે પુષ્ટિ માર્ગમાં શું વાંધો પડ્યો? પુરુષોત્તમજી આ સવાલ ઉઠાવ્યો કે યજમાન પૈસા આપે ને ગોર મહારાજ કર્મ કરે, યજમાનને કર્મનું ફળ મળે કર્મ કર્યા વિના પણ, તો સૌ સરળ થઈ ગયું. ત્યાં પુરુષોત્તમજી એ વાતની ચોખવટ કરી છે કે કર્મ માર્ગમાં જો કર્મ કરવું છે તો આ વાત કદાચ શક્ય બને, પણ ભક્તિ ભાડુતી થઈ નથી શકતી. આ એક મુખ્ય સિદ્ધાંત છે. આને તમે તમારા વ્યક્તિગત સ્તર ઉપર લઈને ન જાઓ કે કોઈ પુત્ર છે કે કોઈ પત્ની છે કે કોઈ માતા પિતા છે. એ પત્ની છે એ નોકર ચાકરો પોતાના પતિની સેવા માટે રાખી દે, એને પગાર આપતી રહે અને એની ચાકરી કર્યા કરે, પતિ એનાથી સંતુષ્ટ થશે? જેને પત્નીની જરૂર નથી એ કદાચ સંતુષ્ટ થઈ શકશે, પણ પતિ તો સંતુષ્ટ નહીં થાય જેને પત્નીના ઉપરથી જેનું નામ થયું છે. તે સંતાન છે માતા પિતા માટે હોસ્પિટલની અંદર દાખલ કરી દે, ત્યાં વોર્ડ બોય રાખી દે, નર્સની વ્યવસ્થા કરી દે, અને ક્યારેક અઠવાડિયે 15 દિવસે એક વખત ફોન કરીને પૂછ્યા કરી લે કેમ છો મજામાં, ક્યારેક દર્શન કરી આવે. એ રીતે યદી કોઈ વ્યક્તિ એક સેટઅપ ઊભું કરી દે પૂજા સેવાનું, પૈસા ફેંક તમાશા દેખ ચાલ્યા કરતો હોય વહીવટ ત્યાં, ક્યારેક ક્યારેક જઈ આવે કેમ છો મજામાં કરી આવે. આ વ્યવહાર છે, જો માતા પિતા એ સંતાનનો આવો વ્યવહારને પોતાનું અપમાન સમજતા હોય, જો પતિ પોતાની પત્નીના આ વ્યવહારને પોતાનો અનાદર સમજતી હોય કે સ્નેહ નથી એવું એનો સંકેત સમજતી હોય, તે જ રીતે ભક્તિ માર્ગની અંદર પણ ભક્તિ સ્વયં કરવાનો વિષય છે. સેવા એટલે જ કહેવાય છે જે સ્વયં કરવામાં આવે તે. સેવા કરો તો ગણાય, કરાવી ન શકાય. કર્મ તમે કરાવી શકો, ભક્તિ તમે કરાવી ન શકો, એ સ્વયં કરવાનો વિષય છે. એટલે શ્રી મહાપ્રભુજી એ આજ્ઞા કરી રહ્યા છે, પુરુષોત્તમજી કે આજ્ઞા કરી રહ્યા છે કે કર્મ માર્ગની વાત ભક્તિ માર્ગ